તે બધાનો આપણે ખુલ્લે દિલથી નિખાલસ વિચાર કરીએ. બહુ આનંદનો વિષય છે. અને તે આ કે આ વિચાર કરવા માટે ફક્ત અમે ગોસ્વામી બાળકો એટલે બિંદુ સૃષ્ટિ અથવા ફક્ત વૈષ્ણવો કે નાદ સૃષ્ટિ એમ નહીં, આ આપણો માર્ગ છે, તારો અને મારો માર્ગ નથી, આપણો માર્ગ છે. અને આપણે સહુ મળીને વિચાર કરી રહ્યા છીએ એ ખરેખર જીવનનો એક અનેરો લાવો છે. અને અનેરો લાવો છે તેને આપણે માણીએ, તે સાથે વિષય વાક્ય તરીકે આ વાક્ય હું અહીંયા પ્રસ્તુત કરવા માગીશ. વિષય વાક્ય સાધન પ્રકરણનો 7મા નંબરનો ક, ખ અને ગ. કમાં તો મહાપ્રભુજીનો જ પોતાનું વચન છે. તેના ઉપર કલ્યાણરાયજી વ્યાખ્યાન કરતા એમ કહે છે કે ભગવાન જ મારી ઐહિક અને પારલૌકિક ગતિ છે. હું ભગવદ્ દાસ છું એવા નિશ્ચયપૂર્વક ભગવત પરાયણ રહીને રહેવું તે પ્રપત્તિ માર્ગ છે. એટલે તત્ર તિષ્ઠેત એટલે હું આપનો દાસ છું, મારા સર્વ કાર્યમાં હું આપને જ આશ્રિત છું એવી ભાવનાથી રહેવું એ શ્રી કલ્યાણરાયજી ખુલાસો કરે છે. અને તે કલ્યાણરાયજી એટલે હરિરાયજીના મહાનુભાવ શ્રી હરિરાયજીના પિતા શ્રી ગોવિંદરાયજીના લાલજી, બીજા લાલજીના. અને તે પછી કલ્યાણરાયજી પછી પુરુષોત્તમજીની વ્યાખ્યા છે એના ઉપર, જેમાં શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે પૂર્વ સૂચવેલ ઉપાયોમાં અધિકાર ન હોતા તેના અનુકલ્પ તરીકે બીજા ઉપાય કહે છે. સર્વધર્માન વચનમાં એકમ પદ ભગવાને વાપર્યો હોવાથી શરણાગતિમાં અન્યાશ્રય સર્વથા બાધક છે તેમ જણાવ્યું છે. આ જ આશયથી આચાર્ય ચરણે તત્પર પદનો પ્રયોગ કર્યો છે. તેથી કેવલ ભગવાનમાં જ પરાયણ થવું એમ ઉપદેશ કર્યો છે. વિભિન્ન સ્થાનોનો ઉલ્લેખ સ્થાનોમાં વિકલ્પ બતાવવાના આશયથી છે. અને તેથી આના જેવા અન્ય પણ એટલે વ્રજમંડળ વગેરે સ્થાનો આ દ્વારા સમજી લેવા, વિવેક ધૈર્ય આશ્રય અને કૃષ્ણાશ્રય ગ્રંથો શરણ માર્ગને સમજાવનારા છે. પ્રપત્તિ એટલે શરણાગતિ કે આશ્રય, તે પહેલાં માનસ હોય પછી કાયિક હોય અને વાચનિક થાય છે એવું અક્રૂર સ્તુતિની સુબોધનીમાં શરણાગતિ પ્રકરણમાં સમજાવ્યું છે. તે જ વાત વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં વિવેક ધૈર્યના નિરૂપણ દ્વારા, કાયિક આશ્રયના નિરૂપણ દ્વારા માનસિક અને વાચનિક શરણાગતિ સમજાવી છે. એ શ્રી પુરુષોત્તમજી આ મહાપ્રભુજીના વચનની વ્યાખ્યા કરતા કહે છે. આ ત્રણ વચનો આપણા વિષય વાક્ય છે. અને તે બાબતમાં જેને જે કાંઈ પ્રશ્ન કે શંકા કે જિજ્ઞાસા રજૂ કરવી હોય તે કરે પેનલમાંથી.